તો અનંત અવતાર થી છે ને, એટલે બકરી એવું કે છે. ઊન તો બેઠ છે ને, તુહી તુહી કેટલા અવતાર થી ગા ગા કર્યા કરે. આ કઈ બધી તુહી તુહી ગાયા કરશે, એટલે રોટલી હજી આપશે કે જરા લાડવા આપશે, બીજું શું આપશે તુહી. આ બધે માલિક છો તમે, માલિક માલકી પણ ઉડી જાય કઈ જાતનું છે. જ્યાં સુધી જીવ અને શિવ નો હું શિવ છું એવું ભાન થવું જોઈએ, એમનો અનુભૂતિ. જો હું શુદ્ધાત્મા છું એવું ભાન થયું કે એમનો અનુભૂતિ. હું જીવ છું એ તો બકરા ને ભાન છે કે હું જીવ છું. જો ત્યાં સુધી ભગવાન ની ભક્તિ કરવી સારી, એનાથી આપણને આ ભૌતિક સુખો મળે, આગળ રસ્તો ઘડે, સમજણ ને, આગળ રસ્તો ઘડે, અધ્યાત્મ નો રસ્તો આગળ ચડતો જાય, સંગ સારા મળતા જાય, સત્સંગ મળતો જાય. તો આ સમજે ને, પણ અનુભૂતિ તો હોય નહીં ને, અનુભૂતિ તો જીવ શિવ ને ભેદ બધી તરે તારે અનુભૂતિ કહેવાય. આપણે એક વાક્ય ગમ્યું કોઈ અમારું, જીવ શિવ ની બુદ્ધિ ને તો અનુભૂતિ કહે ને, નહીં તો અનુભૂતિ માનેલી ખોટી છે ને, બધી ખોટી બધી આવી ભાઈ, હા જૂઠી બધી બહુ લોકો રાખી દીધી છે. અને તે શું કરવા નથી આવ્યા ભાઈ, કેવું લોકોએ કાઢી રાખેલી વેચી દે રહી, શું કરવા લે આવ્યા લોકો, લઈ આવે પાછા બીજા આ લોકો વેચી ખાય, પાછા બીજા લઈ આવે, શું કરવા બધાનો માલ બધો. જીવ શિવ ની ભેર બુદ્ધિ થઈ જઈ, એટલે આખા એ જ કહ્યું ને કે જો તું જીવ, જો તું જીવ છું તો કરતા હરી કે તું પર, અને જો તું શિવ તો વસ્તુ ખરી કે શું કે છે, કરી કે છે. કરતા મીટે તો છૂટે કર્મ, એ છે મહાભજન નો મર્મ. જીવ શિવ ની બુદ્ધિ ભેદ બુદ્ધિ છૂટી કે તું શુદ્ધાત્મા કે છે, તું પરમાત્મા કે છે. ભગવાન યાર, જીવ શિવ નો ભેદ બુદ્ધિ સમજાઈ જશે કે ભેદ બુદ્ધિ નથી, આમાં ભેદ જ નથી કશો. વાત તો એકદમ સમજવી પડશે. શું નામ? મનુભાઈ. મનુભાઈ મન કોઈ ઘર કુદાકુદ કરે છે એમ, બળવાખોર નથી મારે, બળવાખોર નથી, એટલું સારું છે. આ તો કઈક લાયા છે એવું, તે બળવાખોર મન થાય નહીં. શું એ તો કઈ ગમે તો કોઈ કૃપા પ્રસાદી, કોઈ સંતની સંતની પ્રસાદી છે. શું આપણે તો હિન્દુસ્તાન કઈ ખાલી નથી થઈ ગયું, સંતોનું છે, સંતો સાચા સંતો છે. શું એની પ્રસાદી મળેલી તે આપણે લપસાઈ ના પાડે, શું કહ્યું જગ્યા. આ અવતારમાં સંતોષ મળ્યા લે, નિમિત્ત કહેવાય ને, એમને લીધે મને સ્ટેશન પર પહોંચ્યો, એમને દેખાડ્યું તું રસ્તે, ભૂલ વહેલો મોડો થયો પણ સ્ટેશન પહોંચ્યો ખરો. બાકી છેવટે આત્મા તો જવા પડશે મને, બે એમાં ના ચાલે. મહાત્મા જાણે ને એટલે પેલી શિવ જય શિવ ની ભેદ બુદ્ધિ તૂટી તૂટી. અને જય શિવ ની ભેદ બુદ્ધિ તૂટે તો ભય તૂટી જાય. બરોબર, ભય ભય ભય ભય ભય ભય વિતરાગતા રહે. શું કહ્યું? જીવ શિવ નો ભેદ જાણવા માટે જવા માટે મનુષ્ય દેહ સિવાય વિદેહ બી થઈ શકે ખરું કે નહીં? બીજો કોઈ દેહ નથી. જીવ ગયા પછી સૂક્ષ્મ દેહ કરી શકે તાપસ? હે, સૂક્ષ્મ દેહ તાપસ કરી શકે? ત્યારે માટે જાણવા માટે. હા, એ પણ તાપસ ના કરી શકે. ના કરી શકે, ના તાપસ નું તો કામ જ નહીં. તાપસ નહીં, જે ક્રિયા હોય જાણવા માટે, દૂર કરવા માટે. જ્ઞાની પુરુષ આગળ જાણવા માટે કરી શકે. જ્ઞાની ને તો બીજી વાત જાણેલું જ હોય, જેનો ભેદ તો ગયેલો જ હોય, એથી આગળ નું જાણવાનું હોય. બાકી તાપસ નથી જાણી શકે નહીં. તારે પણ એની માન્યતા ની ટાળેલું છે. કેવું? સાયકોલોજીકલ એવું ના ચાલે. બધાસર જ્ઞાને જ્ઞાનથી હોવું જોઈએ, એને રસ્તેસર હોવું જોઈએ. રસ્તેસર હોવું જોઈએ. રસ્તો એક જ છે. એ વેદાંત કહો, જૈન કહો, બીજા કહો, બધા રસ્તો એક જ. એનું જ્ઞાન એક જ પ્રકાર. મનુષ્ય દેહ માં જ આ થઈ શકે એવું? મનુષ્ય દેહ સિવાય બીજો કોઈ દેહ જ નથી. બીજા કોઈ દેહ માં થઈ શકે એમ જ નથી. વિદેહી સ્થિતિમાં ના, એનું કશું થાય નહીં, કશું જ થાય નહીં. દેવગતિ માં ના થાય. દેવગતિ વાળા એટલું કરી શકે. દેવગતિ વાળા ત્યાંથી રહ્યા રહ્યા દર્શન કરવા જોડે આવી શકે. દર્શન કરવા આવી શકે. વિદેહ સ્થિતિ છે કે છે? શું છે વિદેહ સ્થિતિ? છે વિદેહ સ્થિતિ. કોને કહેવાય વિદેહ સ્થિતિ? છે ખરી, કોને કહેવાય વિદેહી? વિદેહી તો પોતે સી થઈ ગયો. તેની જે જીવ સિંહ નો ભેદ થઈ ગયો, તૂટી ગયો, અને પછી પોતે શિવરૂપ થયો, તે વિદેહી કહેવાય. તે આપણે અહીં એક જ થયા હતા. આપણા જે જનક રાજા, એ સાચી વાત છે. જનક રાજા તો પછી થયા નથી કોઈ. સૂક્ષ્મ દેહ આગળ કઈ કરી શકે કે નહીં? એમ કશું જ ના કરી. મનુષ્યમાં જ આવવું પડે. આ સૂક્ષ્મ શરીર એવું વસ્તુ છે કે દેહ છૂટે તારે સૂક્ષ્મ શરીર છૂટું થાય, પણ એ તો એને આહાર વગર એક 12 કલાક ચાલતું નથી. આખો સંસાર કાળ જ એવો છે કે 12 કલાક થી વધારે એને આહાર વગર ચાલે નહીં. મરી ગયા પછી અહીંયા આગળ આ દેહ છૂટી ગયો, પેલો દેહ ના મળ્યો હોય તો સુધી એનાથી આહાર વગર શીર થાય. તારે એ પ્રેત તરીકે રહેવાય, અને પ્રેત તરીકે અહીં લોકોના શરીરમાં પેસીને ખોરાક લે, પણ એ ખોરાક લીધા કરે. અને ઘણા ખરા જીવ તો આવું થાય ને, પ્રેત પ્રેત એ તો સીધા છે. અહીંથી નીકળ્યા તો જ પહોંચી ગયા હોય, એની મન ત્રણ દિન ખોરાક લીધો હોય. ખોરાક વગર ઈ શકે એમ નથી. આજે આજે પછી આ તો બધો બધી કલ્પનાઓની બધી વાતો, કલ્પિત વાતો. તો ભગવાનને કે નિર્વિકલ્પી વાત છે. કેવી છે? કલ્પિત ના હોય ને ત્યાં તો નિર્વિકલ્પી વાત છે. આ બધું ચાલે ને કલ્પિત ના તો. આપણે ઘણી વાર વાંચ્યું છે કે ગુરુ ના દર્શન સૂક્ષ્મ શરીરે બી આવે છે ને મળે છે ને બધું થાય છે. બધું શું? એ તો થાય. ગુરુ ના દર્શન તો આપડે પોતે હૃદય શુદ્ધિ હોય તો બની શકે. હૃદય શુદ્ધિ હોય ને બધું થઈ જાય. મૂળ આપણું આપણું હૃદય શુદ્ધિ પર વધારે રાખે છે. આપણી હૃદય શુદ્ધિ ઉપર એમાં તત્વ માંથી ખેંચે ને તો એવું નહીં આવવાના. ત્યાં સુધી પોતે ગયા હોય ત્યાં સુધી લઈ જાય, ભૂખા ગુરુ હોય તો શિષ્ય ને ક્યાં લઈ જાય, જ્યાં સુધી ગયા હોય ત્યાં સુધી. આ દેહ વગર બે દેહે બાંધેલું કામ છે એટલે બધું ખુલ્લું થાય, બધું તો કામ લાગે. દેહાદેશ જતો નથી અને દિવસ ધારો વધતો નથી, જો કાઢવાની છે, કાઢવાની બધી બહુ ચીજો જો. હકીકત જ છે, હાજરી ના હોય અને દેખાય. આ દેહ ની, આ દેહ ના સિવાય અને ગેરહાજરી માં બે દેહ કર્મ કર્મ બાંધેલું, એ બે દેહ દેખાય છે. ચલો દેહ ના દેખાય તો ખોટું શું છે? આ બધું સપનું માત્ર દેશ દેખાય છે બધું, આમ એ બધું જ છે. તે બે બે દેહ કર્મ બાંધેલા છે અને આ ત્રણ દેહ બાંધેલા છે, આમાં બોડી સાથે કામ કરી રહ્યું છે. આ સપનું જ છે, આ ત્રણ દેહ નું સપનું, તો બે દેહ નું સપનું છે, આ સપનું છે. અને અગર અમે જાગ્યા એટલે પછી ચોખ્ખું પોતાના સ્વરૂપમાં આવ્યા. આ દેહ માં જાગ્યા, આ સપનું જ છે, નિરંતર સપનામાં માલી રહ્યો છે. આ બધી ભક્તિ ભક્તિ બધું કરે છે, સપનામાં જ કરી રહ્યો છું. શું એટલે અમને બધું આખું જગત સપનામાં જ લાગે, ઊંઘતું જ શું, અને સપનામાં જ બધી રમે તેઓ કર્યા કરે. એ તો જ્ઞાની પુરુષ જગાડે નહીં ત્યાં સુધી જાગે છે, અનંતકાળથી ઊંઘતો માણસ એ જ જાગે પોતે પોતાની, અને જાગ્યા પછી દેહાદ્યાસ જાય, બીજું થાય, જીવ શિવ બધે રૂપે થાય. આ દેહાદ્યાસ નો આંકડો છૂટ્યો નથી હજુ, પણ મનુષ્યને આનંદ મનથી રહેતો હોય તો બહુ સારી વસ્તુ છે. કોઈ પણ કોઈ સંત પુરુષ મળ્યા હોય તેના કૃપા હોય તો, પણ તે એનાથી એ નથી કે તમે બેસી રહેવા જેવું. શું કહ્યું? આ તો ઘણા આનંદ અવતારથી આમાં તો શું આવ્યું છે? અને અધ્યાત્મ દ્રષ્ટિએ બે વાંધા નહીં, કિંમત નહીં. એક વાંધા નહીં, પૈસા નહીં, નહીં અધ્યાત્મ જેવી અમે વસ્તુ નથી ને. અધ્યાત્મ તો આત્માની શરૂઆત થઈ કહેવાય. શું કહ્યું? અમે આત્માની શરૂઆત નહીં, સંસારની શરૂઆત છે. તો પછી બધી વાતચીત કરજો મને ભાઈ, બધી પૂછાય કરવું અને વાત બધી પૂછવી. જો કરીએ છોડવું નહીં, જ્યાં સુધી આ પકડાય નહીં, એનું જો પકડાય નહીં તો છોડવાનું નથી. આ પકડાય તો છોડી દેવાનું. શું અહીંની વાત પકડાય ત્યારે પેલું આપણું છોડવાનું, નહીં તો આપણું પકડી રાખવાનું અને પછી બીજું કામ કરવાનું. જો તું જે જગતમાં જે જાણ્યું છે એ જ્ઞાન તો ખરું છે, ખોટું નથી, પણ લૌકિક છે. કેવું છે? હા, જ્ઞાન જે જાણ્યું છે બધું ખોટું કશું નથી, પણ લૌકિક જ્ઞાન છે અને લૌકિક જ્ઞાન થી નિવેડો નથી. નિવેડો અલૌકિક જ્ઞાન થી. તમારે નિવેડો લાવવો છે કે મૂતેલું રાખવું છે? નિવેડો લાવવાનો હોય કે જ્ઞાન થી ના આવે? અનંત અવતાર લૌકિકમાં જ પડી રહ્યો છે ને, અલૌકિક ના આવવું પડશે. એક જ ફેરો અલૌકિક જાણ્યા પછી બીજી ફરી વખત જાણવું પડે નહીં. લૌકિક તો વારે ઘડીએ જાણ્યા જ, પણ જે અવતારમાં ઘરે પાછળ ફરી લૌકિક ના આરાધના. જો અનંત અવતારથી આપણે આ સ્કૂલમાં ભણ્યા છીએ ને, એ તો અનંત અવતાર જ ભણેલા જ છીએ, પણ તોય પાછું ફરી જન્મ લીધો માટે ફરી ભણવાનું પડે. એક વખત વાંચેલા આવડી જાય બસ, કારણ કે ભણેલો છે. દેહા દેહા સુખે તારું બોલો. અને ત્યાં સુધી કર્મ બંધાય છે, જીવ જીવ નો ભેદ છે ત્યાં સુધી. શું કહ્યું? કર્મ બંધાતા ક્યાં થઈ રહ્યું? કલા થઈ ગયું. દેહાધ્યાસ ક્યારે સુધે? કે હું મનુભાઈ છું, એ જ્ઞાન સાથે લૌકિક લાગ્યા કરે, અને રિયાલિટી નું જ્ઞાન થાય. કેવું? હું ખરેખર કોણ છું તેનું જ્ઞાન થાય. એ નહીં થાય ને? કર્મ કેવી રીતે છૂટે? એવું છે ને, જો તું જીવ તો કરતા હરી. હવે પોતે જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી પોતે કરતા થાય છે. શું થાય છે? હું કરું છું એ ભાન થાય છે. શું હોય છે? હું કરું છું એ ભાન નહીં રહેતું. પણ કર્મ છૂટે કેવી રીતે? ધારો કે મારે અત્યારે આ પરથી મારે કર્મ છોડી દેવું છે. કર્મ સાથી બંધાય છે તમને કહું આપને? કર્મ સાથી બંધાય છે કહું આપને? કર્મ તમે કરતા નથી, છતાં તમે માનો છો કે હું કરું છું. આ કર્મ ભગવાન કરતા નથી, છતાં તમે માનો છો કે હું કરું છું. ભગવાન કરે છે, ભગવાન કરતા નથી. જો ભગવાન કરતા હોત તો એને બંધન થાત. તમે કરતા નથી, છતાં તમે માનો છો, માટે બંધન તમારું જતું નથી. એટલે હું મનુભાઈ છું એ તમારી માન્યતા રોંગ બિલીફ છે. એ બિલીફ જાય કેવી રીતે? એ બિલીફ જાય કેવી રીતે? રાઈટ બિલીફ બેસે તો. રાઈટ બિલીફ બેસે કેવી રીતે? એ રાઈટ બિલીફ અમે તમને બેસાડી દઈએ એક કલાકમાં. કેવી રીતે બેસાડો? હું આજે આવ્યો છું, બેસાડો. લો આજના નહીં, એ તો અમે કહીએ ત્યારે એનો ટાઈમ હોય. પાછું હંમેશા દરેક વસ્તુનો મુહૂર્ત હોય. મુહૂર્ત હોય ના હોય? તમને એવું લાગે છે કે મને રાઈટ બિલીફ બેસશે? હા હા, કલાકમાં વિધિ બરાબર. તો પણ રાઈટ બિલીફ બેસે કે નહીં? તમારો દેહાધ્યાસ કલાકમાં જતું રહેશે. તો પછી કેટલું સરસ. કરવાનું નથી રહેતું, તેથી બધા બેઠા છે ને નિરાતે. આ તો બધા મને દેહાભ્યાસ વાળા લાગે છે. આમાં એક બી દેહાભ્યાસ વગર નથી લાગતો. તમે આંખો થી બોલો છો, ચશ્મા થી બોલો છો? મોઢે થી. ના, આપણે જુઓ છો વાસ્તવિક ચશ્મા થી? ના ના, હું તો જે જોઉં છું તે માણસ સારી રીતે જે જોયે. હું તમને સાચી કહું, ધીસ ઇઝ નો જોક. આ જોક નથી, આ સિરિયસ બાબત છે. દેહાભ્યાસ છે એ કઈ રીતે તમને અનુભવ માં આવે? કોને દેહાધ્યાસ નથી ને કોને છે એ તમે કેવી રીતે ટેસ્ટ કરી? અચ્છા, આ બાબત છે ને, એ આર્ગ્યુમેન્ટ થી થાય છે. દેહાભ્યાસ તો પછી તમારે સમજાવવું પડશે કે આને દેહાભ્યાસ કે છે, આને દેહાભ્યાસ. જો આ બધા દેહાભ્યાસ વગરના હોય તો એ દેહાભ્યાસ છોડવો મળે નથી. એ પણ હું કહું, એટલું હું સમજુ છું. આ બધા જો દેહાભ્યાસ વાળા એ આંખે દેખાય એવી ચીજ નથી. એ તો ના દેખાય. બુદ્ધિ થી સમજાય એવી ચીજ નથી. બરાબર છે. મન થી સમજાય એવી ચીજ નથી. બરાબર. તો શેના તમે સમજ્યા? તમે હું સમજ્યો નથી. હું જે આ લોકોને આપે કહું કે બધાને દેહાભ્યાસ નથી, જે કહ્યું ને એ મારા અંદર જતું નથી. માને નહી, કારણ કે બીજી બીજી બિલીફો રોંગ બધી બહુ ભરેલી ને બધી. વેક્યુમ નથી ને? વેક્યુમ હોય તો જાય અંદર. વેક્યુમ નથી, બધો માલ ભરેલો બધો. શું? પણ ના માનો, હું કઉ છું માનો નહીં. પણ એકાદ માણ હે એમાં માને એમ ના આવે? આ મહેતા સાહેબ વખત ના માનો, પણ મહેતા સાહેબ વાઇફ ને તો માનો કે ના માનો? ખરે એમની પેલી બેબી ને માનો કે ના માનો? એમના 70 વર્ષનો એક બાબો છે, માનો. દેહાધ્યાસ એટલે ખુલ્લું ભગવાને કહ્યું છે કે દેહાધ્યાસ જાય તમારે ખુલ્લું બજારના લોકોને કહી દો કે અમારો દેહાધ્યાસ જતો રહેલો છે. જો જેને પરીક્ષા કરવી કરો, આ તો જે દેહાધ્યાસ ને ગુપ્ત વટાવે છે ને, જે અમારો દેહાધ્યાસ ગયો છે પણ બોલતા નથી, એ તો ચોર છે. પરીક્ષા કરે, પરીક્ષા કરે શું થાય? પરીક્ષા એક કલાકમાં નાપાસ કરી નાખે લોકો. તો દેહાધ્યાસ ગયો છે એવું બોલાય નહીં કોઈ થી, બોલે તો એક કલાકમાં લોકો નાપાસ કરી નાખે. જરા હરી કરે ફેણ મળે પેલો. એટલે તો ગુપ્ત રાખવા જઈ છે નથી. હું ભગવાન થયો તે પણ કહેવાય, હું શું થયો તે કહેવાય. બધું જે સાચી વસ્તુ હંમેશા બોલાય એનું ગુપ્ત પણ ના હોય. શું કહ્યું? હું જ્ઞાની છું એવું બોલાય આપણાથી. શું દેહાધ્યાસ ગયો છે એમ બોલાય? તમે બોલો ના બોલો, જે સાચી વસ્તુ બની આપણને પોતાના અનુભવમાં આવ્યું. આ નાના છોકરાઓ બધે બોલે કે અમારો દેહાધ્યાસ ગયો છે. પેલો મિનેશ કઈ ગયો, ઓહો દોષો દેખાય. શું તને દેખાય છે દોષો? બધા દેખાય આખો દાડો દોષો દેખાય. અને તમને પોતાના દોષ ના દેખાય, બે ત્રણ મોટા છે, એટલા જ છે, બીજું કઈ છે? બધું દેહાધ્યાસમાં જ ગોટાળો. આ તો દેહાધ્યાસ નહીં, એ મિનેશ છું એવું એને એને કલ્પના એ નથી. એક વ્યવહારમાં નામ ખાતર મિનેશ સમજે. અને ચોવીસ એક પેલું જે પોતે શું છું એનું ભાન ચોવીસ એક ભાન સહિત છે, અનુભૂતિ સહિત છે, આત્માની અનુભૂતિ સહિત છે. એક એમનો છોકરો છે ને, તો કેટલો ફેરફાર થઈ ગયો, આખો ફેરફાર થઈ ગયો. ના જી, એ છોકરો તો પહેલેથી સારો હતો, પૂછો એમને. શું કરે છે? પોતાની જાતનો તોલ મૂકે એ એસી રતન નો શું કે છે? સવાસો રતલ નો તો આગળ પાટાઓ પડી જાય, દોઢસો રતલ નીકળે. એટલે આ પોતાની જાતને જ ખબર નથી. ત્યાં આગળ માણસ બીજાની શું પરીક્ષા કરતો? આપણે પરીક્ષા કરીએ કે હેલી કામ નથી. શું એ તો એની જાતે પરીક્ષા ક્યારે કરાય? કે એને જાતે એ દેહાદેહાસ જાય તો પરીક્ષા થાય, નહીં તો બીજા માણસને પરીક્ષા કરવાનો અર્થ એ નથી ને. કાલે શું ને શું કરે? શું જેને કોઈ લિમિટ નથી, કોઈ નથી, એ નથી, બાઉન્ડ્રી નથી. આ બાઉન્ડ્રી, આ બાઉન્ડ્રી ડેસ બધું શું ભાઈ? એટલે મને બી રાઈટ બિલીફ બેઠા હોય તો કોઈ દાડો દાડો નહીં કરે. આ રોંગ બિલીફ જાય નહીં. રોંગ બિલીફ એક નથી બેઠી, હું મનુભાઈ છું એક રોંગ બિલીફ. અને આ ભગવાને ભગવાને આવો ઇગોઇઝમ સહન ના કરે. એવો ઇગોઇઝમ આવે હું માનું એટલે હું એટલે કોણ? હું હર્યું હું માનું એટલે હું કોણ? એટલે તમે કઈ આમ ગેજેટેડ છો અધ્યાત્મ ના? હું માનું એનો અર્થ છો ગેજેટેડ નહીં. માનો તો ખોટું છે, માનો તો ખોટું છે. જયારે ગેજેટેડ હોય તો કામ. આપણે કોઈ પણ માણસ ને પ્રશ્ન પૂછીએ ના બોલાય, કારણ કે આપણને વાંધો નથી. પણ એમને દરેક માણસ પોતપોતાને જેવું લાગે તેવું બોલે. ગેજેટ ઓફિસ બોલતા એ લાગે એવું બધા કેવી રીતે બોલે? જેને જેવું લાગે તેવું બોલે. આપણે ના નથી કેતા જેવું લાગે એટલે બધાને છૂટ જ છે. જયારે તમે મને પ્રશ્ન પૂછો છો, જયારે તમે મને પ્રશ્ન પૂછો છો, અહીં કોઈ જાતનો કાયદો ના હોય. નો લો લો, અહીં કાયદો કયો? નો લો, નો લો એ કાયદો. અહીં તો અહીં અમુક બધું બધું સાહજિક વસ્તુ છે. આ બધું કેવું છે? સાહજિક સાહજિક, તમે સમજ્યા? એટલે અહીં બીજ દેશો નહીં અહીં. અને લોકોને માટે આ જરૂરિયાત નહીં. લોકોને જે આની મારે આવી પડે તેને માટે જરૂરિયાત છે. બાકી આ પ્રોપેગન્ડાની ચીજ નહીં. આ તો મહાન પુરુષારી હોય ને તેના કામનું છે, બધા લોકોને કામનું નથી. આ મહાન પુરુષારી કેટલા હોય દુનિયામાં? બહુ થોડા. હે? બહુ થોડા. એનો કઈ ઝુંડે ઝુંડ ના હોય ને? જેમ અબજોપતિ ઓછા હોય એવું એના જેવું મહાન પુરુષારી હોય. એના આધારે જો તમે કરતા ખાઓ તો કર્મ બંધ. તમે કરતા કોઈ ચિંતા નથી ને? એ કરતા નથી. એ બધું વિજ્ઞાન જાણવું પડશે ને એમને ગપ્પા મારે કે ચાલતું છે. આખું વિજ્ઞાન જાણવું પડશે. આમ તો અનંતરતાથી ભટેક ભટેક કર્યા, પણ મૂળ વસ્તુ જે જાણવાનું તે જ નહીં જાણે. જો આ જગતમાં જાણવાનું શું, કારણ કે આ જગતનો શો ભેદ હશે, શું તે શો શું ભેદ હશે તો સુધી પહોંચ્યું લોકો. પણ હવે આ ભેદનો ભેદ શું તો પહોંચે તો ઉકેલાઈ જાય. શું કહ્યું? આ જગતનો શો ભેદ છે તે ત્યાં સુધી પહોંચ્યા લોકો કેટલાક મહાત્માઓ સંતો. પણ એટલે ત્યાં સુધી નહીં દાડો વરે. આ ભેદનો ભેદ શું છે તે ખોરી કહે. શું ભેદનો ભેદ જ્ઞાની પુરુષ. શું કહ્યું? એના શાસ્ત્ર શું કહે? જ્ઞાની પુરુષ પોતે એમ ના કહે હું પરમાત્મા, પણ શાસ્ત્ર એમને એમ જ કહે પરમાત્મા જ છે. શું કહે? દેહધારી રૂપે પરમાત્મા જ છે, કારણ કે કર્મ તો ના બંધે પણ સંસારમાં ના રે. દેહમાં હોવા છતાં દેહમાં હોય નહીં. કેવું તમને એમ લાગે કે દેહમાં જ છે, પણ દેહમાં હોવા છતાં વિદેહી હોય, દેહથી મને ભાઈ વાત તો સમજવી પડશે. એમને ગપ્પા ચાલે કઈ છે? તમે જ ગપ્પા ચાલે ખરો. તો આ સાયન્સ વિજ્ઞાન એટલે વિજ્ઞાન, એમાં હરેક ચીજ નાખ્યો તારે પછી એનું પરિણામ આવશે. એમને પરિણામ આવે કે છે? અને દેહાદ્યાસ જવું એટલે બહુ મોટી વસ્તુ છે. આ તો દેહાદ્યાસ ગયો, દિવ્ય ચક્ષુ તને મળી ગયો છે? મળી ગયા. બધા આત્મા દેખાય છે ગધેડા હોય કુતરા હોય? કોઈની પર દ્વેષ નથી થતો? કેન્ટીન સુધી છે. અને પાછું કોઈ ખેંચી જાય એવું નથી. ત્યાં ગયા પછી સાઈડ થઈ કોઈ પાછું ખેંચી ના જાય. અને દરવાજા બહાર હોય તો હજી પાસે ખેંચી જાય. અહીં જુદા તું સડો તમારે અહીં હવે આયા છે. મોટા મોક્ષ પદ આયા છે. એક ભાઈ તો એના ધણી સાધુ થઈ ગયા ને, તે દિલ્હી થી પકડી લાવી કોડું જરી. છોકરા તમારા મારા હિયારો ને એક છોકરા મૂકીને મને મૂકીને અહીં તો અહીં આવતા રહ્યા ગયા. તે લાવી ભાઈ મંદી કેતી હતી ભાઈ કે આપણે જતા રહ્યા કે ધણી બિચારા સારું માણસ મારા માસ છે. એને સહનસાર નથી ગમતો. પૈસા પૈસા છે બધું છે. ધણી કે છે બધું છે તો એ નહીં જવા દીધું. તમારે ભાગી માણસ શું થાય? તે જ લાવી તોથી તે જ દિલ્હી જ પકડી લાવી. અને પછી મહારાજ કે છે ભાઈ જૂના કપડા જ પહેરવા દો કે છે. ના આ કપડે એમને ઢેર ફજ થવો જોઈએ. છોકરા બે નાહી જાય છે. વેપાર માર્યો અને મારા છોકરા છ થયા તો એક જ મારવા ન હોય કે છે. તે એવે એવે કપડે લાવે છે. હજી એ ભાઈ છે ભાઈ એ ભાઈ એ છે. છોડે નઈ ને સંસાર તો મુખ ના દરવાજા ગયા. તમે કે હેડો કે પાછા ભાઈ ને બેઠા તો ના હોય અહીં દોડ્યા સાહેબ. ભાઈ બહુ કડક પડતું કપડા ના કરે. મહારાજ કે છે ભાઈ આવું ના થાય. કપડા અમને જૂના પહેરવા જશે હજુ ના. મહારાજ તમને સમજે ના પડે કે છે તો લોકો શું ગણે? લોકોને ખબર તો પડે કે ફરી લોકો કોઈ નાહી ના જાય કે છે. આવું દુનિયા કરાતું શીખે છે. મહારાજ ને ઉતાર વળ્યા તેવા છે. સાંભળ્યા શું કહે છે? મહારાજ કે હું કઈ ગણું છું તારે કે મહારાજ ને આક્રમણ થાય વિચાર ને કે આ હવે તો વળી ગયું છે. વગર પૈણે વરગાડ પૈણા વગર ને વરગાડ દો. મુશ્કેલી મુકાય નઈ દેખે. બહુ મુશ્કેલી મુકાય. કઈ વાતચીત ઈશ્વર શું છે? ઈશ્વર શેનો કરતા છે? કેવી રીતે કરતા છે? કઈ દ્રષ્ટિએ કરતા છે? એવું કે શું ખ્યાલ ના હોય. પોતે કોણ છે? આ બધું કેવી રીતે કેવી રીતે બંધાય છે? કેવી રીતે ચાલે છે? કર્મ બંધાય છે સાથી કશું ખબર નહીં હોવાથી લૌકિક. અને આ જો જાણ્યું અધ્યાત્મ વિષય જાણ્યો એટલે પછી અલૌકિકમાં આવ્યો. અને અધ્યાત્મ આ બહાર જે ચાલુ છે એ અધ્યાત્મ નો એમ. અધ્યાત્મ તો સાથ સાથે હોય. કેવું? હા, રોજ રોજ ક્રોધ માન માં લોભ ઘટે, રોજ રોજ લોભ ઘટ્યા જ જાય, વધે નહીં. ધોકો ભાઈ જાય, પછી બીજું આવે, ત્રીજું આવે, સાધન બદલાયા કરે. અનંત સાધન, અનંત પ્રકારનો સાધન તો બદલાયા કરે. અવતાર અવતારમાં બ્રાહ્મણ થયો ત્યાં જુદો જુદું સાધન, પછી ક્ષત્રિય થયો ત્યાં જુદું, પછી વૈશ થયો ત્યાં જુદું. દરેક સાધનો બદલાયા જ કરે. જય સચિદાનંદ. મનવતર કયા જુદો બધ પડાય જ નહીં, આપણે અહીં પડાય. દિવ્યચક્ષુ પ્રાપ્ત થાય એટલે દેખાય બધું એમ. જ્ઞાની પુરુષ નો સાધુ ના પણ મળે, એ તો દિવ્ય ચક્ષુ જુદા, એ જુદા કે છે ને આપડે જુદા. હા, એટલે તાર દેખાય એમ આપડે. ભગવાન પ્રાપ્તિ માં સહલાઈ થઈ જાય, ભગવાન પ્રાપ્તિ માં સહલાઈ થઈ જાય, એવું લખ્યું. દિવ્ય દ્રષ્ટિ દાદા, દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય, દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય. તમારે જે મહિને મહિને લેવું પડે, કેવું? મહિને મહિનો ગમશે, મહિનો બંધ, મહિનો ગમશે બંધ. વ્રત લેવા શું થાય કે મન બધું શીખાય, એ બાઉન્ડ્રી વાળી ગયું છે. વ્રત ના રહે તો ભટકશું. તારે બાઉન્ડ્રી લે ખરું? હા દર, હે પેલા તો દાદા બહુ બાઉન્ડ્રી લે નથી રહેતો દાદા. વ્રત નથી આપેલી આમ આગળ આગળ વધતો જાય અને મોક્ષ નો રસ્તો બળી ગયા. દા તમે માયા તો પછી મોક્ષ નો રસ્તો તો માવા ને લોકોને માટે, કમિટ કરો લોકોને માટે વાત. લોકો બહાર હું મર્યાદા હોય એ લોકો ભ્રમચર્યથી કહે છે ને કે ત્રણ મહિનાથી દિવ્ય દ્રષ્ટિ થાય છે. આપણે સારી રાખવી ન રે એટલે ચિંતા બાજુ શું ખરા ખોટા દેખાડતા આપણને. માણસ ડાયો નથી, આપડે માણસે બધા પોતે રહ્યા છે. નહીં તો એવી રીતે રહેવાનું હતું ને, પેલું રડી રડી રહેવાનું છે. અને ભય જતો છે ને, ભય ભય આખો દાડો ગભરા ગભરા, આમ થઈ જશે તેમ થઈ જશે, આમ થઈ જશે તેમ થઈ જશે. ભય લાગે છે દબાણ ના હોય ને તો કામ જ ના થાય નઈ, આવતું થઈ જાય. જો એ તો હોય જ કુદરતી રીતે. જો ખાવા નાખ્યું દો થાય ચાહીએ નહીં એને ઉતારી દઈએ, ભૂલ છે ને? ભૂલ જ છે. આપડે તો આપડે કશું કરવાનું નથી, આપડે જોયા કરવાનું. આપડે તો કેવું કે સતીથી આમ કરો નહીં ચાલે, કેવું સતી કોણ કરો, ફરી આવું ના કરતો એમાં કેવાનું શું જાય? આપડે ત્યારે સતીથી કે સતીથી આકળી જાય, તમે તમારું જોતા નથી, મને ક્યાં કેવો કરો છો એવું કે ને. હે, ઇગોઇઝમ બધું કઈ કરવાનું છે, પાછું નવું પાછું કરવાનું કાલું એના અંદર પંખો ચાલુ કરે છે ને બટન દબાવતું એવા જમાના છે. મગજ બધો તાપ ને લીધે એ થઈ ગયો હોય આ પંખો નથી ચાલતો એમને ખબર પડી જશે, પણ પંખો વગર તો અમને ચાલી રહ્યો છે ના ખબર પડે. પંખો નથી ચાલતો શી ખબર પડે આક્રમણ થાય છે. સમજી લેવાનું ગુજરાતમાં તો આપડે પ્રાપ્ત થઈ ગયું, આપણને નિરંતર હાજર રહે એ આપણું જ્ઞાન છે અને વ્યવસ્થિત એનો આધાર છે. શું છે આધાર? આધાર વગર ટકે નહીં જ્ઞાન, બિલકુલ નહીં. નિરાધાર જ્ઞાન નહીં ટકે નહીં, નિરાધાર જ્ઞાન ટકે નહીં. મેં કર્યું આ મેં કર્યું કર્મ ને આપણે આધાર આપતા હતા. શું કરતા આધાર? મેં કર્યું કર્મ ને પોતે શું કરતો આધાર આપે, અને તમે કોઈ વ્યવસ્થિત કર્યું એટલે તમે આધાર આપવા પડી દીધો એટલે કર્મ થયું નિરાધાર. નિરાધાર થાય એટલે પડી જાય. શું થાય? આધાર હોય તો પેલા આધાર આપતા હતા ને, હવે આધાર આપે છે પડી જાય નિરાધાર થાય. આપણે ભૂલવાની જરૂર છે? ધક્કો એવડો મોટો હોય છે ભૂલી જાય, ધક્કો નાનો હોય ભૂલી નાખે. પાછળ અહીં બાગડા બંધ હોય પણ મિયા બહાર કકડાટ કરી બોલતા હોય તો સત્સંગ કરવાનો ના ફાવે. એક બે મિયા બુઆ મૂકે તો ચાલે, બધા મિયા ભી બુમા મૂકતા હતા એટલે તમને તો બધા જુદ ને જુદ આવે બધા. એકાદ બે મિયા બધું અમે બધું ખપાવીને આવ્યા, ચોખ્ખું કરીને આવ્યા. અમારું મન સાથે પા કલાક એવી જગ્યાએ ના પડે જેમાં માર્ક ભણ્યા કરે ને એક જગ્યાએ, તમારું મન છે ભણ્યા કરે કલાક કલાક ઉઠી જાય, ઉઠી જાય અડધો અડધો કલાક પાપા કલાક. એ સ્થિર ક્યારે થશે? એ સ્થિર ક્યારે થશે? મન ની અસ્થિ જ ઉડાવી દેવાય છે. આ બધું વપરી જશે નહીં એ તો આ મન સાથે એક્ઝોસ્ટ થાય છે. શું થાય છે? આ એક અવતારમાં એક્ઝોસ્ટ થઈ જાય એટલે મન ખાલી થઈ જાય. એક જ અવતારમાં એક્ઝોસ્ટ થઈ જાય, એક્ઝોસ્ટ થઈ જાય છે. કારણ કે એનો ટાઈમ થયેલો એક્ઝોસ્ટ થયા વગર જ નહીં એટલું. આખી જિંદગીમાં એક્ઝોસ્ટ થઈ જવાનું ગયા અવતારનું મન અને નવા અવતારનું મન બંધ થઈ જવાનું. એક બેટરી ચાર્જ થઈ જાય પેલી બેટરી ઉતરી જાય. આપણે ચાર્જ થયા બેટરી બંધ છે બરાબર અને પેલી ઉતર્યા કરે છે એટલે એક્ઝોસ્ટ થઈ જવાનું. ખબર એટલે સ્થિર કરવાની કઈ જરૂર નથી આપણે, કારણ કે આપણે મનને તન્મય કા થતા નથી. અને ક્રોધ માન માં આ લોકો સતીશ કરે તેમાં અહંકાર નથી. શું નથી? અહંકાર નથી. ખબર પડે ને તે અહંકાર વગરનો કર્મ કોઈ આધાર નથી, એ પડી જાય તો. એટલે કોઈ ગભરાવાનું કારણ નહીં ભાઈ. આપણે સતીશ એટલું કેવું કે ભાઈ કોઈ દુઃખ ના થયું હોય તો કઈ નહીં, પણ દુઃખ થયું હોય તો પ્રતિ પણ કરવું પડે. આપણે જોયું હોય દુઃખ થયેલું આમાં, જો કે દુઃખ થાય જ નહીં. આ અહંકાર સિવાયનું જે ક્રોધ માર માં આવેલો છે ને એ બહુ દુઃખ કરે નહીં. જગતનો તો અહંકાર વાળો ક્રોધ બધું આ ખ્યાલમાં રહ્યા બધું. આ બધું સાહેબ ખ્યાલમાં જ છે દાદા, ખ્યાલમાં રહેશે જ ના. પણ આ બધું હું કઉ છે ચોક્કસ સમજવાની જરૂર છે. બે વારે ઘડી આવી અને કોક દાડે ઉદય હોય મારો બોલવાનો, બોલવાનો રોજ ઉદય ના હોય. તમે આજે બોલ્યા પણ રોજ આવતા? તમે આજે જ બોલ્યા ને રોજ? આજે મારા માટે આજે નીકળ્યું ને. એવું એવું ટાઈમ આવે તારે બોલે તારે બોલે તે ઘડી આપણે સો સુધી આવ્યા 15 મહિના સુધી ફરી ફરી કર્યા કરો તારે સુધી કાંઠે બોલી જાય છે. બે વાક્ય બની ગયા નહીં કોણ થઈ કાયમ નું આપણું બહાર જવું જોતો જોતો જોવાનું, તો મારે શૈલેષભાઈ ને કેવું જોઈએ તમે જોતા જોતા જાઓ કે પછી આપણી સ્વસત્તામાં આવે શુદ્ધાત્મા જોડે? એ તો પ્રજ્ઞા જુએ છે. પ્રજ્ઞા જુએ છે, આત્મા જોતો નથી પ્રજ્ઞા. હા, એટલે એ જુએ છે, આપણને ખબર પડે કે જોવાયું છે કે નથી જોવાયું. પ્રજ્ઞા જુએ છે, અને પ્રજ્ઞા જુએ એટલે આત્મા ખાતે જ ગયું. બરાબર. એ અજ્ઞા જુએ છે. શું કહ્યું? અજ્ઞા જુએ એટલે અહંકાર ખાતે ગયું. એને જોવા જાણવા ફેર છે. પેલી ઇન્દ્રિય ગમ્ય છે ને આર્થ ઇન્દ્રિય ગમ્ય છે. બોલાવો સર. માણસો ઘણા હોય અને પ્રેમ અવધઘટ હોય. શુદ્ધ પ્રેમ એ વધે ઘટે નહી, હૃદય જ્યાં ભીજતો સ્નેહ પરસ્પર ભાવ કેવું અંદર ભાવ બબે 3 કલાક ધ્યાન માં બેસે. આ માદકતા વાળો ધ્યાન મત લોકો કહ્યું ના કરશો, આનંદ અવતાર ખરાબ કરશો. માદકતા તો હતી ના, માદક એટલે શું માદકતા જેટલા ધ્યાન છે બધી માદકતા છે. ધ્યાન હોય ને, ધ્યાન તો ઉત્પન્ન થનારી વસ્તુ છે. કેવી છે? ધ્યાતા ધ્યેય નું નક્કી કરે અને ધ્યેય જોડે એકાગ્ર થાય એ ધ્યાન ઉત્પન્ન થાય. શું થયું તમને સમજાવી વાત? આ બી ધ્યેય નક્કી કરીને ધ્યાનમાં બેસતા હશે ને? ધ્યેય તો નક્કી કરીને ધ્યાનમાં બેસે ને આ બધા બેસે છે. આ બધા બેસે ધ્યેય નહી, આ તો ધ્યાન જ કરવાનું. પણ કોનું ધ્યાન કરવાનું? એને એકાગ્રતા કે છે. શું કે છે? એને ધ્યાન કે છે એ લોકો. અને એકાગ્રતા હંમેશા માદક તવારી છે. આનંદ ભોગવો અજ્ઞાન થી માનસિક આનંદ ભોગવો એ બધો અધિગતિ વાળો છે. શું કહ્યું? આ નિરંતર એ લોકોને માનસિક આનંદ લેવાના. ઉપાધિ થાય પણ અમુક પછી ચાલુ થઈ ગઈ પછી ચાલ્યું. કઈ ઉપાધિ નહીં છૂટે નહીં એવું. અનુભૂતિ હોય તો ભગવાન થઈ ગયો. કરતા ભગવાન કહેવાય. જો આવું બાવા કહેતા હતા ઘણા ઠોકા થયું કશું વળ્યું નથી. ભગવાને અનુભૂતિ કરશે. દાદા મને એવું ખબર નથી પણ મને એટલું લાગે છે કે આ આનંદ થાય છે. આત્માનો જ આનંદ થાય છે. આત્મા પ્રાપ્ત નહીં કર્યો, આત્મા હોભળ્યો નથી, પડતા નથી. મનનો આનંદ છે આ તો. મનનો આનંદ છે. શેના આનંદ છે? મનનો આનંદ. હા, એવા સંજોગો ભેગા થાય એટલે મનનો આનંદ ઉત્પન્ન થાય. જો હવે મને સાચી વાત લાગે છે. બધા અમારે ગુરુઓ બધા એવું કહેતા હતા કે આ આત્માનો આનંદ ના જ અનુભૂતિ. આ અનુભૂતિ લઈને તો બે પગના 4 પગ થશે. શું થશે? 4 પગ. બે વધારાનો અમલ છે. 4 પગ થાય તો આબરૂ વધે ઘટે? ઘટે. ઘટે આબરૂ નહીં. એ બધું આ લોકોને શીખવાડે. આવું હિન્દુસ્તાન પાયમાલ જેવું થઈ ગયું છે. થોડા ઘણા સાચા પુરુષ છે, નથી એવો નથી. સાચા એટલે હૃદયને આવતા હતા. ખોટી દુરુપયોગ નહીં કરવો એવા છે પુરુષ. ત્યારે એમને આવડત નથી. શું કશું આવડે નહીં? મળે પણ તેજ હોય, હાથ થઈ બધું મળે પણ દૂર હોય. એટલું આખી જિંદગી દૂર આવ્યું હોય ને એટલું આપણે ત્યાં આ છોકરા મન અને વચન